સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ બોલ બોલ ઘનશ્યામ સહજાનંદ સ્વામી મહારાજની જય. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્યપાદ ભક્તિ વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય જગત પ્રકાશ સ્વામી, સર્વે સંતો તથા કથાના વક્તા શ્રી પૂજ્ય નંદકિશોર સ્વામી, સર્વે વાલા હરિભક્તો તથા વિદ્યાર્થીઓ સૌને જય સ્વામિનારાયણ. આજે જ્યારે કથાની અંદર આપણે પ્રવેશ કરવો છે, ત્યારે કથાની અંદર પ્રવેશ કરતા પહેલા ઠાકોરજીના પૂજન તરફ જવું છે. આપણા કેન્દ્ર સ્થાને મહારાજ છે. આ સમગ્ર પાટોત્સવ એ મહારાજનો છે, ત્યારે મહારાજનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ, એમનું પૂજન કરવા માટે આજના આપણા પાટોત્સવના યજમાન, યજ્ઞના મુખ્ય યજમાન છે શ્રીજી ઇન્ડસ્ટ્રીઝવાળા આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થી વિરાજભાઈ અશ્વિનભાઈ રાદડિયા, જગદીશભાઈ આદિ પણ એમના પરિવારમાંથી વિદ્યાર્થીઓ છે, અને એમના ભાગીદાર છે સાવનભાઈ પોકળ, એ બંને આવશે તથા અને ઠાકોરજીનું 11 પાંખડીઓથી પૂજન કરશે. ત્યાં જાઓ. પૂજન કરવાનું અવતારિણી શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ અવતારિણી શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ અવતારિણી શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમઃ. ઓમ પ્રભવે નમઃ. ઓમ ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ અજન્મને નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ હરિ કૃષ્ણાય નમઃ. ઓમ ઘનશ્યામાય નમઃ. ઓમ અવતારિણી શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણી શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણી શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. બોલો ઘનશ્યામ મહારાજ કી જય. હવે પોથીજીનું પૂજન કરશે તથા પોથીજીને ચાંદલો કરી પુષ્પહાર પહેરાવી અને પૂજન કરશે યજમાનો તથા અહીંના વિદ્યાર્થી છે સોનક કુમાર રાબડિયા આરબ ટીમડી જેતપુર એ આવી અને પૂજ્ય નંદકિશોર સ્વામીને હાર પહેરાવી અને વક્તાશ્રીનું પૂજન કરશે. સત્સંગી જીવના દ્રષ્ટમ પ્રત્યક્ષ પુરુષોત્તમ મયેત ચર અતે કૃપાં ગુરુ જગતપતે ઉદારણાય સર્વેષા પ્રાદુર્ભૂતં ધરાતલે સત્સંગી જીવનાકરં સ્વામ હરિં પ્રણમામ્યહં સ્વામ હરિં પ્રણમામ્યહં. હવે આરતી કરવા માટે હવે આરતી કરવા માટે પૂજ્ય જગત પ્રકાશ સ્વામી પધારશે તથા સર્વે યજમાનો પણ આરતીમાં જોડાશે. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણેશી સદરાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ દારી પ્રભુ દ્વિજ કુળ તનુ દારી પામર પતિતો તારા પામર પતિતો તારા અગણિત નર નારી નિત્ય નિત્ય નો સમનીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે કોટિ ગયા કાશ પુરુષોત્તમ પ્રગટ નારે દર્શન કરશે પ્રભુ દર્શન કરશે કાળ કુટુંબ સહિત દર્શે આયા વસર કરુણાનિધિ કરુણાબોધિ વાલે કરુણાબોધિ મુક્તાનંદ કહે મોક્તિ મુક્તાનંદ કહે મોક્તિ સુગમ કરી સિદ્ધિ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભગવંત ગૌનામી પ્રભુ જય સદગુરુ સ્વામી અનુતાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાનિ સર્વાણિ નશ્યંતુ પ્રદક્ષિણા પદે પદે બોલો સ્વામી નારાયણ ભગવાન કી જય. ઠાકોરજીનું પૂજન થયું, પૂજ્ય ભક્તાશ્રીનું પૂજન થયું. હવે પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને સુંદર કથામૃતનું રસપાન કરાવે. તો પૂજ્ય નંદ કિશોર સ્વામી પૂજિતં સુરનરોત્તમિર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે માનસ ચિંતય ચારુ ચરિત્ર પ્રેમવતી વૃષપુત્રં પવિત્ર માનસ ચિંતય ચારુ ચરિત્રં પ્રેમવતી વૃષપુત્રં પવિત્રં શ્રૂયતામ દેવ દેવેશ સ્વામી નારાયણ પ્રભુ ત્વદીયેન અવધાનેન કથયિષ્યે શુભાકથાં ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. હરે કૃષ્ણ મહારાજ કી જય. ઘનશ્યામ મહારાજ કી જય. ઈષ્ટદેવ પરાત્પર પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આપણા વાલા વાલા ઘનશ્યામ મહારાજ અનાદિ મહામુક્તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, આપણું બધાનું અધ્યાત્મ ક્ષેત્ર એની અંદર સદાય આપણને આગળ વધારી રહેલા એવા પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્યપાદ ભક્તિવલ્લભદાસજી સ્વામી, આજે કથામાં બિરાજિત પૂજ્યપાદ જગત પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય પ્રીતમ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય સિદ્ધવલ્લભદાસજી સ્વામી, તમામ સંતો, ભૂદેવશ્રી, તમામ યજમાનો શ્રીઓ, વિદ્યાર્થીઓ, શ્રોતાજનો, બધાને જય સ્વામિનારાયણ. અદ્ભુત કથા ભગવાનના ચરિત્રોની છે. બઈકામાં ફેરફાર કરજો. ભગવાનના ચરિત્રોની કથાઓ, ભગવાનના ગુણગાન આપણને પરમ શાંતિ અર્પણ કરે છે. ભૂમાનંદ સ્વામી શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરની અંદર આપણને ભગવાનના ચરિત્રો સંભળાવે છે. એમાંનું આજનું એક ચરિત્ર લઈએ. ભૂમાનંદ સ્વામી લખે છે, અયોધ્યા પ્રસાદજી મહારાજ રામ શરણજીને સંભળાવે છે. વળી એક દિન મધરાત પર નિદ્રામાં પોઢાતા માત, પૂર્વ દિશા ભણી બીત માય અતિ જાળિત ઘર નિત્યાય, પૂર્વ દિશા ભણી બીત માય અતિ જાળિત ઘર નિત્યાય. એક દિવસની ઘટના સંભળાવતા અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે કે એક દિવસ ભક્તિમતાએ સાંજે ઘનશ્યામ મહારાજને સ્તનપાન કરાવી, એવા પ્રેમથી લાડ લડાવી, હે માએ થોડીક વાર રમાયડા, ગોદમાં બેસારી, માથે હાથ ફેરવે, માથું સૂંઘે, હે ભગવાનના કોમળ કોમળ હાથ પોતાની આંખે અડાડે, અને આમ આનંદ કરતા કરતા ઘનશ્યામને પછી માએ પોઢાડ્યા છે. હજી ઘનશ્યામ માતાની બાજુમાં પોઢે છે, હજી પ્રેંખારોહણ સંસ્કાર ન. રાત્રિનો સમય, ભક્તિ માતા પોઢ્યા છે, બાજુમાં નાના એવા બાલ સ્વરૂપ ઘનશ્યામ પોઢ્યા છે. ધીમે ધીમે ધીમે ધીમે કરતા ચંદ્રમા બહાર આવ્યા, આવીને આકાશે ચીડા, અને એ વખતે ચંદ્રમાનું અજવાળું, ચાંદાનું અજવાળું ભીતમાં બારી હતી એમાંથી અંદર આવ્યું છે. વળી એક મધરાત પર નિદ્રામાં પોઢાતા માત, વળી મધરાત માં તો માને ઊંઘ આવી ગઈ છે, માં પોઢા નિદ્રામાં, અને એ વખતે ચાંદાનું અજવાળું ઘનશ્યામ ઉપર આવ્યું. પૂર્વ દિશામાં બારી પડતી હતી ભીત, એમાંથી ચાંદાનું અજવાળું આવ્યું. ઘનશ્યામની આંખો ખુલી હતી, ચાંદા સામે જોયું. કોણ જાણે શું આજે નુસ્કો સૂજો, હે આ તો ભાઈ પરમાત્માની અકળ ગતિ, ઘણે કે ને પતંગિયાના પેટમાં બધી, ભગવાન ક્યારે શું કરે કઈ નક્કી ન હોય. સ્વામી લખે છે, અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે, પૂર્વ દિશા ભણી ભીત માય અતિ જાળિત ઘર નિત્યાય, પૂર્વ દિશા ભણી ભીત માય હતી જાળી તે ઘરની ત્યાંય. ઈ જાળીમાંથી ઘનશ્યામે લાંબો હાથ કર્યો. હવે નાનું બાળક હોય એનો હાથ હોય તો કેવડો હોય, હે સમી, બહુ તો 1.5 ફૂટ નો. પણ ભગવાને હાથ લાંબો કર્યો, બારીમાંથી સોસરો ગયો, પછી ક્યાં ગયો એ ઘનશ્યામને ચંદ્રમાં બે જાણે, પણ હાથ પાછો આવ્યો તો હાથમાં ચંદ્રમાં હતા. ભાઈ, ચંદ્રમાનું તેજ એવું, અંદર આવતાની સાથે એટલો જળાળાટ થયો, માની હું ઉઘડી ગઈ જોયું, અને એટલું તેજ જોયું એટલે માં એકદમ સફાળા બેઠા થઈ ગયા, અને બેઠા થઈને ઘનશ્યામને ઉપાડી તેડી નામ ચીસ નાખી. ઘનશ્યામે માના મોઢા આડવામાં હાથ રાખી દીધો. માં ડરો, માં ત્યાં તો સાક્ષાત મૂર્તિમાન ચંદ્ર દેવતા હાથ જોડીને ઉભા છે. વિજ્ઞાનની સાથે કદાચ આ વાત મેળવી કોઈક આધ્યાત્મિક પુરુષ કે સિદ્ધ પુરુષ સિવાય કોઈ મેળવી ન શકે, પણ વાત જરીય ખોટી નથી. સિદ્ધ પુરુષો હોય ને એને આર પાર દેખાય, અને બ્રહ્માંડમાં શું છે એ દેખાય. ના આપણે જોઈ શકીએ, ના વૈજ્ઞાનિકો જોઈ શકે. એટલે સ્વામિનારાયણ ભગવાન ઘણી વખત વાત કરતા કરતા એમ કહે છે કે સિદ્ધ દશાવાળા છે એ પ્રત્યક્ષ દેખે છે. અક્ષ એટલે ઇન્દ્રિય, પ્રતિ અક્ષ ડાયરેક્ટ ઇન્દ્રિયોથી એ અનુભવ કરી શકે છે, આપણે ના કરી શકીએ. ચંદ્ર દેવતા પ્રગટ થયા, પછી તો ઘણી ઘટના ઘટી. ચંદ્ર દેવતાએ પૂજન કર્યું, ના તે બધી બહુ એકદમ સરસ કથા છે. ચંદ્ર દેવતા ગયા, હવે ભક્તિ માતાની દશા શું હશે? હે, આવો ચમત્કાર કર્યો, હાથ લાંબો થયેલો જોયો, ટૂંકો થયેલો જોયો, ચાંદામાં રૂબરૂ આવ્યા અને વાત કરીને ગયા કોઈક દેવતા. એ પોતે બોલે હું ચંદ્રમાં છું. આ પૃથ્વીને માતા કે પૃથ્વી એટલે આવું મોટું એનું સ્થૂળ શરીર છે, એવી રીતે વાલા વિદ્યાર્થીઓ એ જ પૃથ્વીનું મૂર્તિમાન પણ સ્વરૂપ છે. એ સાક્ષાત ક્યારેક ગાયનું સ્વરૂપ ધારણ કરીને આવે છે, આ એનું સ્થૂળ સ્વરૂપ છે, એનું કાર્ય સ્વરૂપ છે. એવી રીતે અગ્નિ દેવતા છે, આપણે જે તમે પ્રગટાવો છો એ અગ્નિ એનું મૂળ સ્વરૂપ પણ છે. એ અગ્નિદેવા દેવતા પણ સ્વર્ગની અંદર છે, અને એ પ્રત્યક્ષ કોઈકને થાય છે, બધાને નથી થતા. વલ્ભાચાર્યજી મહારાજ અગ્નિના અવતાર હતા એવું સાંભળ્યું છે. તો જ્યારે વલ્ભાચાર્યજી મહારાજનું પ્રાગટ્ય થયું ત્યારે એની બાજુમાં અગ્નિની જ્વાળાઓ હતી, એને અંદર ખબર પડી કે આ અગ્નિ દેવતાનો અવતાર છે. અહીંયા ચંદ્ર દેવતા આવ્યા. આવી ઘટનાઓ ઘણી વખત બનતી, જ્યાં પરમાત્મા હોય કે અરે કોઈક દિવ્ય પુરુષો હોય ને ત્યાં પણ ઘણી વખત આવી ઘટના ઘટતી હોય છે. એકવાર ઘનશ્યામ મહારાજ મોટા હતા એ વખતનો પ્રસંગ છે. ધર્મદેવનું ગામમાં સાસરું હતું, એટલે મામાનું ગામ કયો તો ઈ, અને પિતાનું ગામ કયો તો ઈ, છપૈયા. એટલે મામી સુંદરી મામી બહુ ભાવવાળા હતા, ઉંમરમાં નાના ઘણા ભક્તિ માતાથી. એટલે રસોઈ બનાવવા મામી આવે ઘણી વખત, અઠવાડિયું અઠવાડિયું મહિનો મહિનો રસોઈ બનાવે મામી. ઘનશ્યામ નાના હતા. એમાં એક દિવસ સુંદરી મામી રસોઈ બનાવતા હતા. ભક્તિ માતાને વાત કરી, માં ભૂખ કેવી લાગી છે, તો જલ્દી રસોઈ બનાવ. ભક્તિ માતા કે ના ના ભાભી, નિરાય તે રસોઈ બનાવ, વાંધો નહીં તમને, પણ ભગવાનને કંઈક કરવું હશે જે હોય તે. રસોઈ ચાલુ કરી, હવે તો ભાભીને સુંદરી મામીને નિરાયત હતી, પણ ભક્તિ માતાની ભૂખ એવી લાગી, ખૂબ ભૂખ લાગી, હવે સહન થાય નહીં. ભક્તિ માતા વિચાર કરે, મેં ભાભીને વાત કરી એટલે કે સુંદરીબાઈને વાત કરી કે નિરાયત કરજો, ને હવે એને કહું ઝડપથી કરો તો એ બરાબર નહીં, એટલે માતાને દુઃખી બહુ થતા હતા. બાલ પ્રભુ ઘનશ્યામમાં જાણી ગયા, અને ઘનશ્યામ મહારાજે સંકલ્પ કર્યો, ભાઈ સંકલ્પ કરતા અનેક બ્રહ્માંડ સર્જન થાય ને અનેક બ્રહ્માંડો વિલીન થાય, એને માટે અશક્ય વસ્તુ નથી. ઘનશ્યામે સંકલ્પ કર્યો. તે ચાર પ્રકારના ભોજન, ચાર પ્રકારના ભોજન ખબર છે ક્યાં ક્યાં? ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોસ્ય. ભક્ષ્ય એટલે ખાઈ શકાય, હે, તમે કાકડી ખાતા હોય તો એ ભોજ્ય, રોટલી ખાતા હોય. લેહ્ય એટલે આમ તમે દૂધનો હબડકો લેતા હોય ને, લીજ. ચોસ્ય કેરી ગોળીને ખાતા હોય ચૂસવાથી. આ ચાર પ્રકારના ભોજન કહેવાય. તમે જમો એમાં આ ચાર પ્રકાર હોય. પાંચમો પ્રકાર કદાચ હવે આવ્યો હોય તો ખબર નહીં, બાકી તો ચાર પ્રકારમાં આવી જ જાય બધા ભોજન. એ વખતે એવા દિવ્ય મહિલાઓ અષ્ટ સિદ્ધિઓ આવ્યા. અણીમાં, ગરિમા, લઘિમા વગેરે જે સિદ્ધિઓ છે એ સાક્ષાત મહિલાનું રૂપ, સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવ્યા. કારણ કે આજે ભક્તિ માતાની સેવામાં આવ્યા હતા. દરેકના હાથમાં ચાર પ્રકારના થાળ, ચાર પ્રકારના થાળ હતા ભગતજી. અને ચારેય પ્રકારના થાળ, ભોજનના થાળ લઈ અને માં પાસે આવ્યા કે માં તમે જમો. આપણે સંકલ્પ કરીને આવી રીતે થાળ આવતા હોય મજા પડી જાય ને, પણ આપણાથી ન થાય. અને આપણને ભગવાન એવી શક્તિ આપે પણ નહીં. એ સિદ્ધિઓ તો બહુ મોટા ભગવાનના મહાન સંત કે મહાન ભક્ત હોય એને મળે, અને એને સિદ્ધિઓની ઈચ્છા ન હોય એને મળે. આ સિદ્ધિઓ આવી ભક્તિ માતા સંકોચાઈ ગયા. માં તમે આ જમો. ભક્તિ માતા કે તમે કોણ? તો કે અમે અષ્ટ સિદ્ધિઓ છીએ. જમો માં. પણ કે મને ખાતરી શું થાય મારે કેમ જમવું? કારણ કે એ સમયે વર્ણાશ્રમ વગેરેના ધર્મો આ તે બધું હતું મોટે પાયે. એટલે ત્યાં ઘનશ્યામ આવ્યો. માં આ દેવતાઓ કહેવાય, દેવતાઓનું જમાય, જમવું. અને માં મળ્યા જમવા. માને જમાડ્યા, આગ્રહ કરીને કરીને ઘનશ્યામને પણ જમાડ્યા. અને પછી ઘનશ્યામ મહારાજે બધી સિદ્ધિઓ સાદી આપી. અને ત્યાં મામી આવ્યા શીરો બનાવીને. પણ આમ જ્યાં રસોડામાંથી બહાર નીકળે ત્યાં આટલા બધા અજાણ્યા મહિલાઓ જોયા, એ તો આમ ચક થઈ ગયા. આ કોણ? બપોર ટાણે મહેમાન આટલા બધા આવ્યા, પણ મહેમાનના હાથમાં થાળ જોયા. ભાઈ બપોરનો સમય, રસોડું બની ગયું હોય ને પછી ઘરના સભ્યો કરતા પાંચ ગણા મહેમાન આવે તો બનાવનારની દશા શું થાય? એટલે મહેમાન બની ત્યાં ધ્યાન રાખવું પડે. બપોરના સમયે જાતા પહેલા કામ ફોન કરી દેવાય અને કામ આપમાં જવાય. ઓચિંતા ના એટલા મહેમાન આવ્યા. પણ હાથમાં થાળ જોયે ને એટલે મામી આ શું હશે એમ કરી નજીક આવ્યા. શીરો લઈને ભક્તિ માતાને કે માં ભોજન તૈયાર થઈ ગયું છે. આ બેનું ક્યાંથી આવે છે? તો કે બેનું નથી, સિદ્ધિયું છે. તો કે હવે તમારા થાળ નથી જમવા, અમે જમી લીધું, આ સિદ્ધિઓના થાળ છે. ઘનશ્યામ મહારાજ આનંદ કરતા કરતા કે મામી હવે તમે ખાવી, તમે ખાવ, કે બહુ મોડું કર્યું. કે મામીને ખબર પડી સિદ્ધિઓ આવી છે. મામી રાજીના રેડ થઈ ગયા. ફટાફટ શીરો એક બાજુ મૂકી દીધો અને સિદ્ધિઓ આવીને મીડા વાતો કરવા. અને પછી સિદ્ધિઓએ બધી ઘનશ્યામને કીધું, ઘનશ્યામ પ્રભુ, હે દયાળુ, તમે આજે સંકલ્પ કર્યો એટલે અમને સેવા મળી. વાલા વિદ્યાર્થીઓ, વાળા શ્રોતાજનો, આ જે દેવતાઓ છે ને, આ મહાપુરુષો કે ભગવાનના અવતારો સંકલ્પ કરે ને તો એ સેવામાં આવી શકે, એની મેળ આવી શકે. ભાગ્યશાળી આપણે છીએ કે આપણે ઈચ્છા થાય ત્યારે ભગવાન કે ભગવાનના અવતારો કે ભગવાનના મહાપુરુષોની આપણે સેવા કરીએ. આપણે એના કરતા એ રીતે ભાગ્યશાળી છે. હે, દેવતાઓને નિયમો છે. મનુષ્યને માટે ભગવાને એક બહુ મોટી ભેટ આપી છે કે અમુક પ્રકારના નિયમો એને માટે રાખ્યા નથી, પણ એનો દુરુપયોગ મનુષ્ય કરે છે ઘણો. સિદ્ધિઓએ પ્રાર્થના કરી. ઘનશ્યામ મહારાજ સિદ્ધિઓને કે જો અમારા મામી છે ને રસોડું બનાવવા મોડું કરે ને તેથી તમને લાભ દેશો. આજે તમે જાઓ. મામી કે હવે મોડું કરે એ બીજા. મામી વળાવા ગયા સિદ્ધિઓને. એને એમ કે જેમ બસમાં બેસીને બધા જાય એમ એ જમાના બસ નહોતી, પણ એવી રીતે વળાવવા જવાના હશે. મામી સુંદરી મામી આગળ સાથે સિદ્ધિઓ આગળ જતા નારાયણ સરોવરથી થોડાક દૂર ગયા. વાતો કરતા જાય, ભાગશાળી હશે ને સિદ્ધિઓ અરે વાત કરવા મળી. સિદ્ધિઓ ત્યાં તો આકાશ માર્ગે જતા, મામી જોઈ રહી એ ગયા એ ગયા, તો વ્યા ગયા હોત, ક્યાં વ્યા ગયા ખબર ન પડી. હા બાજુ સુંદરી મામી આવીને ઘનશ્યામ મહારાજને પગમાં પડી ગયા, હો ઘનશ્યામ મને તમે આવવા નહોતા લાગતા, હો તમે નાના બાળક લાગતા હતા. ઘનશ્યામ કે અમે બાળક જ છે ને, અમે ક્યાં મોટા છે. ના એ મેં આગળ જોયું, અમે જેના પગમાં પડીએ એવી સિદ્ધિઓ તમારા પગમાં પડતી હતી. આવા એક નહીં આવા અનેક પ્રસંગ લોકોએ જોયા છે. ત્યાર પછીનો એક પ્રસંગ જોઈએ. આ પ્રસંગ તો ઘનશ્યામ મોટા થયા ત્યાર પછીનો છે, પણ બાલપ્રભુ હજી નાના છે, હજી 1.5 વર્ષના પણ નથી થયા, અલ 2 મહિનાના પણ નથી થયા, એ પહેલાનો પ્રસંગ છે. એક દિવસ ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને રમાડતા હતા. રમાડતા રમાડતા ઘનશ્યામ મહારાજને સુર આવી દીધા. થોડીક વાર થઈ ત્યાં ઘનશ્યામ મહારાજ મેળા રડવા, રડવાનો અવાજ સાંભળ્યો એટલે માને ખબર પડી ઘનશ્યામ ભૂખા થયા લાગે છે. એટલે માં આવ્યા, આવીને તેડા પંપાયા ભગવાન. હે ભાગ્યશાળી માતા પંપાળીને પછી ઘનશ્યામ મહારાજને સ્તનપાન કરાવવા લાગ્યા. સ્તનપાન કરતા કરતા પછી બગા શું ખાધો, સ્તનપાન કરતા કરતા બગાસું ખાધું. ભક્તિ માતા કે હવે સ્તનપાન કરી લો ને હું બગાસા ખાવ છો, પણ એ બગાસું ખાધું આમ ત્યાં તો એવું તેજ નીકળું, માને બધું આમ શું કહેવાય આમ આજુબાજુ દેખાતું ગયું અને મુખની અંદર કઈક જુદું જ મળ્યું દેખાવા. ભક્તિ માતા આમ અચંભો પામી ગયા, શું ત્યાં તો એની અંદર જે અવ્યાકૃત ધામે સહિત ઉમા પુરુષ માયા રહિત જેવા અનંત આશ્ચર્ય ભિન્ન દેખાડા એક કળા છિન્ન જે અવ્યાકૃત ધામે સહિત ઉમા પુરુષ માયા રહિત અનંત આશ્ચર્ય ભિન્ન દેખાડ્યા એક કલાવ છિન્ન. મુખની અંદર એવડી મોટી પૃથ્વી દેખાણી આમ ફરતી હોય, ચક્કર ચક્કર ચક્કર ચક્કર ચક્કર આમ ફરતી હોય સૂર્ય મંડળની ફરતી, અને એ સૂર્ય ઈ પણ ક્યાંક આમ ફરતા હોય એવું દેખાણું, અને એવો જોરદાર ફાળકો ફરતો હોય એવો દેખાણું. ભક્તિમાતા આમ જોઈ રહ્યા આ શું એમ, હે ત્યાં તો એનાથી આગળ ઈ બધું નાનું નાનું મીડું થવા, એનાથી મોટું મીડું દેખાવા, અતિશય ભયંકર અંધારું ગાઢ દેખાણું, એની પાછળ ઈ નાનું થઈ ગયું, એની પાછળ એવું જોરદાર અજવાળું દેખાણું, અને એ અજવાળાની પાછળ આમ દિવ્ય પુરુષોના ધામ હોય ને એવું દેખાણું, અને અવ્યાકૃત ધામે સહિત ઉમા પુરુષ માયા રહિત માયાથી પાર બધું મેળું દેખાવા, ઉમા પુરુષ જે માયાથી પર છે એનો લોક દેખાણો, એના પછી એવા એવા લોક મેળ્યા મૂળ ભગવાનના મુખમાં દેખાવા, એવા અનંત આશ્ચર્ય ભિન્ન દેખાડ્યા એક કાળાવ છિન્ન. થોડીક સેકન્ડોમાં જો આ બધું દેખાઈ ગયું, ભગવાન આમ કરીને આમ બગાસું મોઢું બંધ કર્યું ત્યાં બધું બંધ. ભક્તિ માતા કે આ શું હતું, જોઈ રહ્યા થોડીક વાર આ શું બન્યું એમ. થોડીક વાર તો ભક્તિ માતાના વિચારો કામ કરતા બંધ થઈ ગયા, પછી યાદ આવ્યું કે નહીં આ તો મારા ઘનશ્યામનો પ્રતાપ એવો છે, એ એવા છે. આપણને એમ થાય એટલી વારમાં બધું દેખાઈ ગયું, તમને સ્વપ્ન આવે કે નહીં આવે? હા એ સ્વપ્ન કેટલી સેકન્ડમાં આવે તમને ખબર છે, સ્વપ્નની અંદર કેટલું કેટલું કરી નાખે, હે કેટલી પરીક્ષાઓ ભરી નાખે, હા કેટલી વાર પાસે થાય ને કેટલી વાર ના પાસે થાય, ઘણું ઘણું કરી નાખે પણ એકાદી બે સેકન્ડ ની અંદર બધું પતી ગયું હોય, પણ તોય કેટલું જોઈ લે. ભગવાને એવું સર્જ એવું બતાવ્યું. પછી તો ભક્તિ માતા એ બધી બેનપણીઓ ને બહેનો ને બધાને વાત કરી કે આ તો આવું બન્યું, પણ કઈ નવીન નહોતું, આવું તો થતું જ હતું. હવે આપણા બાલ પ્રભુ ધીમે ધીમે ધીમે ધીમે કરતા સુખ આપતા આપતા મોટા મળ્યા છે. થવા એક લીલા એવી લેવી છે, થોડીક આપણે લડાવીને લઈએ તો એકાદી લીલામાં આમ ગરકાવ થવાથી મજા આવે. હે ભક્તિ માતા વિચાર કરે છે, મારા પુત્ર આજે 1.5 માસના થયા છે, હવે એને પારણામાં પોઢાડવા જોઈએ. અત્યાર સુધી માની બાજુમાં સૂતા, હવે પારણામાં પોઢાડવાના. એને આપણે છે ને 16 સંસ્કારો છે, મારા વિદ્યાર્થીઓ શ્રોતાજનો બધાય 16 સંસ્કારો છે. એ 16 સંસ્કારો આપણી સંસ્કૃતિમાં વણાયેલા છે. સમય જતા એ સંસ્કારોમાં કદાચ કંઈક ફેરફાર થયા હોય. એમાંનો એક સંસ્કાર છે પ્રેંઘારોહણ સંસ્કાર. વૈશાખવદી એકાદશી ભગવાન પ્રગટ થયા એ કયો દિવસ હતો? ચૈત્ર સુધી 9મી અને આજે આવ્યો વૈશાખ સુધી એકાદશી. વૈશાખવદી એકાદશી, સોરી, ભક્તિ માતાએ ધર્મદેવને વાત કરી આજે પ્રેંઘારોહણ સંસ્કાર કરવાનો છે, એટલે બધા વિધિ વિધાન માટે બ્રાહ્મણો પાસે વિધિઓ કરાવ્યા. કુળદેવીજી લક્ષ્મીજીનું પૂજન કર્યું, શેષસાઈ ભગવાનનું પૂજન કર્યું છે નારાયણનું. થોડાક દિવસ પહેલા બનેલી એક એવી ઘટના, કોઈક અજાણ્યા પુરુષ ધર્મદેવને આંગણે આવ્યા, એના હાથમાં કંઈક મોટા મોટા અત્યારની ભાષામાં કહીએ તો બોક્સ પેકિંગ, એમાં કંઈક વસ્તુ લાવેલા. પૂછ્યું ધર્મદેવ છે? ભક્તિ માતા કે નહીં, એ તો બહાર ગયા છે. તો કે આ હું ભેટ આપવા આવ્યો છું, તમે કોણ છો, ક્યાંથી આવો છો? તો કે હું યજમાન છું. એમ કરીને વાત મેળા કરવાને બીજું કઈ કોઈ પોતાનો પરિચય આપ્યો નહીં. અને એના પેકિંગ ખોલીને અંદરથી એવો સરસ પારણ્યું, એવું સરસ પારણ્યું, બધી મહિલાઓ જે ત્યાં હતા એ જોઈ રહ્યા કે આવું પારણ્યું આપણે ક્યારેય જોયું નથી. એવું પારણ્યું, એવું સરસ એના માણસો સેવકો છે એની પાસે ફિટિંગ કરાવી અને તૈયાર કરીને મૂક્યું, કલ્પનામાં ન આવે આપણને એ કેવું પારણ્યું હતું. સંતોએ લખ્યું છે, ઘડિયું વિશ્વકર્માએ પારણ્યું બહુ શોભતું વિશ્વકર્માએ પારણ્યો બહુ શોભતો, ઘડિયો વિશ્વકર્માએ પારણ્યો બહુ શોભતો, જડિયા પરણીએ હરિયો, એ જડિયા પરણીએ મણીરા રત્નય પાર હોપે, ઓ સરિયે નર નારીના મન લોભતો રે, જડિયા પરણીએ મણીરા રત્નય પાર સરિયે નર નારી ના મન લોભતું, એ દળકે સૂરજ નારત સરખું બિંબાકાર માતા પારણીએ ઝૂલાવે શ્રી ઘનશ્યામ રે, ઝડકે સૂરજ નારત સરખું પારણીએ ઝૂલાવે શ્રી ઘનશ્યામ. એવું સરસ પારણ્યું, એમાં મણી અને હીરા જડેલા. આ વ્યક્તિ અર્પણ કરી અને જતારિયા એ પારણિયું રાહ જોતું હતું. અને આજે પ્રેંખારોહણ સંસ્કાર થયો. ભગવાનને ભક્તિ માતા તેડીને આવ્યા છે. માતાએ બાલ પ્રભુને પારણિયામાં પોઢાડ્યા અને એ જૂનો જમાનો ગાવાનો જમાનો હતો. હે, અત્યારની જેમ પેનડ્રાઈવ મૂકવાનો જમાનો નહોતો અને બધાએ મહિલાઓ પારણિયું ગાવા લાગ્યા છે. આપણે બધા પણ શ્રોતાજનો જે ઓનલાઈન પણ વિદ્યાર્થીઓ સાંભળી રહ્યા છે એ બધાએ આપણે થોડીક વાર ભગવાનના પારણિયામાં હાલરડામાં આપણે જોડાઈએ. બધાએ જોરથી ઝીલજો અને આપણે ભગવાનનું પારણિયું એક ગાઈ લઈએ. પારણિયામાં પધરાવ્યા અને માતાએ દોરી હાથમાં લીધી પારણિયાની. મહિલાઓ બધાએ ગાવા લાગ્યા છે. ધર્મ કુમારે મારા ઈડા નાર ઝૂલે પારણીએ, ધર્મ કુમાર ધર્મ કુમાર મારા ઈડા નાર ઝૂલે પારણીએ, ધર્મ કુમાર પારણીએ, ધર્મ કુમાર તાલીઓની સાથે કુમાર મારા હૈરા નાહાર ઝૂલે પારણીએ, જોરથી કંકોડ વરણું કાન કુંવરનું મુખડું કંકુડા વરણું કાન કુંવરનું મુખડું કુંકુડા વરણું કાન કુંવરનું મુખડું જોઈને મોહી છે વ્રજ રાણી તેનાર ઝૂલે પારણીએ, ધર્મ કુમાર જોઈને મોહી છે વ્રજ રાણી ભગવાનનું એવું મુખ શોભે છે, કંકુ વર્ણનું મુખ છે એટલે એકદમ અંદરથી આમ લાલાસ દેખાતી હોય ને ભગવાનના ગાલમાં કંકુડા વર્ણનું મુખ, શ્યામળું ખરું પણ આફ્રિકન જે શ્યામ હોય એવું નહીં, એ વસ્તુ તો આખી અલગ છે. હવે તો ભગવાનનો શ્યામ કલર અંદરથી કંકુ વર્ણ બહાર નીકળે છે. કંકુડા વર્ણું કાન કુંવરનું મુખડું કંકુડા વર્ણું કાન કુંવરનું મુખડું હે હો જોઈને મોહી છે વ્રજ રાની રે નાર ઝૂલે પારણીએ, ધર્મ કુમાર જોઈને મોહી છે વ્રજ રાની નાર ઝૂલે પારણીએ, કોડે કોડે રે જાજુ હે તકરીને કોડે રે જાજુ હે તકરીને માન્યા મંત્ર થી એવા કોડ થાય છે. આમ કરું આમ કરું આમ હળવેક થી આમ તાપલી અડાડી લે, હળવેક થી આમ માથે હાથ અડાડી લે, હળવેક થી ગાલ ને અડી લે હે અને પાછા ઝુલાવતા જાય. કોડે કોડે રે જાજુ હે તકરીને કોડે હે લુણા ઉતારે માતા પરમવાર ઝૂલે પારણીએ, ધર્મ કુમાર ઉતારે માતા પરમવાર ઝૂલે પારણીએ, ધર્મ કુમાર લુણ ઉતારે. બાળક હોય ને એને કોઈની નજર ન લાગી જાય. હા, ઘણું ઘણું હોય, અહીંયા ટીબકડી કરે મેસની નાની એવી, નહીં તો કપાળે મેસ ન હોય પણ ટીબકડી કરે કે કોઈ નજર ન લાગે. નજરની અસર બહુ જોરદાર હોય છે. બજારમાં એલા જતા હોય ફેમિલી સાથે, જો બાજુની દુકાનમાં નજર પડી જાય તો 1500 કે 2000 ખર્ચો આવે એટલે નજર પડે બરાબર નહીં એટલે ટીબકડી કરે, ઉપરથી મરચા લૂણ આ ઘણું બધું વિધિ હોય છે બધા કરતા, પણ અહીંયા તો માં લૂણ ઉતારે. હે બધા પાછા હિંચકો ગાતા જાય. હિલો ગાવે ને ગોપી હરીને ઝુલાવે, ગાવે ને ગોપી હરીને ઝુલાવે, હિલો ગાવે ને ગોપી હરીને ઝુલાવે, હિલો ગાવે ને ગોપી હરીને ઝુલાવે. ઝૂલે પારણીએ ધર્મ કુમાર, ઝૂલે પારણીએ ધર્મ કુમાર. દોઢ મહિનાના ઘનશ્યામ છે પણ અત્યાર સુધીના ચમત્કાર ઘણા સાંભળ્યા હતા ને, મહિલાઓ બહુ ભેગા થયા. અને બીજું કારણ ઈ કે એ ધર્મદેવ ગુરુ હતા, ભક્તિ માતા પણ ગુરુ હતા, એટલે ઘણાના ગુરુ હોય કે ગુરુને ત્યાં આજે ઉત્સવ છે. હે અને ગુરુના દીકરા અને બધાને ઘણાની એવી આશા હતી મારું કાંઈક આજ નવીન બને જોવાની મજા આવશે, કાંઈક નવીન બને જોવાની મજા આવશે. એમ કરીને એટલી બધી ભીડ થઈ હતી, મોટે ભાગે મહિલાઓ જ હતા, બાળકો તો હશે જ પણ વધારે પડતા મહિલાઓ, બ્રાહ્મણો પણ હતા વિધિ કરાવનારા, ધર્મદેવને એ પણ હતા, પણ આ બાજુ મહિલાઓ એટલા બધા ભેગા થઈ અને હિલો ગાતા જાય. બીડા માચી છે આજ ધર્મને દ્વાર, ઝૂલે પારણીએ ધર્મ કુમાર, ઝૂલે પારણીએ ધર્મ કુમાર, ઝૂલે પારણીએ ધર્મ કુમાર. બ્રહ્માનંદ નો વાલો લટકારો લાલો, બ્રહ્માનંદ નો વાલો લટકારો લાલો, પારણીએ ધર્મ કુમાર, જબરંગીલો છે લો પ્રાણ યાદા, ઝૂલે પારણીએ ધર્મ કુમાર, હે ધર્મ કુમાર મારા એડાના, ઝૂલે પારણીએ ધર્મ કુમાર, ધર્મ કુમાર મારા એડાના, ઝૂલે પારણીએ ધર્મ કુમાર, ઝૂલે પારણીએ ધર્મ કુમાર, ઝૂલે પારણીએ ધર્મ કુમાર. ખૂબ ઝૂલાવ્યા હો ઘનશ્યામને, ઘનશ્યામ એ આમ ઝૂલતા જાય ને આમ એવું મંદ મંદ હાસ્ય કરે કે પારણાની બાજુમાંથી ખસવું ગમે નહીં કોઈને. હે જોઈએ જ રાખી, જોઈએ જ રાખી. અરે એની આંખમાં જે તાકાત હોય પરમાત્મા, આમ દ્રષ્ટિ કરે ભલભલાને ખેંચી લે પરમાત્મા. આજે પારણીયમાં ઝૂલતા ઝૂલતા બધાને સુખ આપે છે, ભગવાનની અનેક લીલાઓ છે. આ એક લીલા આપણે ગાય, બાકી આપણે સાંભળીએ છીએ કે શું ઘટનાઓ ઘટી. એક દિવસ ધર્મદેવને આંગણે સવારનો સમય છે, નાના એવા ઘનશ્યામ પારણામાં બેઠા સુતા છે અને ઝૂલે છે, ભક્તિ માતા ઝૂલાવે છે. એમાં ધર્મદેવને આંગણે દરવાજો ખેકડો, ધર્મદેવને આંગણે ભલે ભક્તિ માતા રામપ્રતાપભાઈ અને ધર્મદેવા આટલા સભ્યો હતા. સુવાસીની બાઈ તો વર્ષ દાડા પછી રામપ્રતાપભાઈના લગ્ન થાય છે પછી આવે છે, પણ એના આંગણામાં ફક્ત ત્રણ સભ્યો જ ન હોય, સતત કોઈક ને કોઈક હોય જ, કોઈક ને કોઈક હોય સગા સંબંધી. એક તો ભક્તિ માતાના માવતરનું ગામ, એટલે લગભગ મામીઓ કે મામા કે કોક તો હોય જ, અને એમાં નાના ઘનશ્યામ, કોઈક મહિલાઓ કે બેઠા હશે. ઘનશ્યામ ને ભક્તિ માતા ઝુલાવતા હતા ત્યાં દરવાજો ખેકડ્યો, એટલે ભક્તિ માતા કે જાજો દરવાજો ખોલજી, કોણ છે? દરવાજો ખોલ્યો ત્યાં તો અજાણ્યા આશ્ચર્ય પ્રમાણે એવા ત્રણ યોગી પુરુષો. એકનું તો આવું પહાડી શરીર હો, માથે જટા જૂટ, હાથમાં ત્રિશુળ ડમરું વગેરે, એકના હાથમાં વાજિંત્ર હતું, આગળ કદું પાછળ કદું, વીણા. મહિલાઓ જોઈ રહ્યા કે આ શું હશે, કારણ કે એ જમાનામાં વીણા જોવા મળતી નહીં. અત્યારે તો તમે યુટ્યુબ ઉપર સર્ચ કરો એટલે વીણા આવે. અને એકના હાથમાં કંઈક નવીન પ્રકારનું જ વાજિંત્ર. ત્રણેય આ કોઈક આવી અને ઓસરીને કોરે ઉભા રહી અને એકે ડમરું શરૂ કર્યું. એવું જોરદાર ડમરું મીડું વાગવા. ઉજ્જૈનમાં ડમરું વાગતું હતું ત્યારે આમ કલ્પના આવે કે આવું ડમરું હશે કદાચ. સંતો હતા સાથે યાત્રામાં જગત પ્રકાશ સ્વામી, એ જે ઉજ્જૈનમાં મહાકાલ ભગવાનની આગળ જે ડમરું વાગતું હતું, એ તો આવું કંઈક ડમરું હશે. બીજાએ વીણા વગાડવાની શરૂ કરી અને ત્રીજાએ બીજું વાજિંત્ર શરૂ કર્યું, અને વાજિંત્રો એક તાલમાં એવા સરસ મીડા વાગવા અને ત્રણેય મીડા નૃત્ય કરવા. અને નૃત્ય કરે એટલે એવું જોરદાર નૃત્ય, બધા થંભી ગયા. જોરદાર નૃત્ય ચાલુ થયું, એવા નાચે એવા નાચે એવા નાચે, એટલે ઘનશ્યામ મહારાજે આમ બેઠા થઈ ગયા. ભક્તિ માતાએ નીચે ઉતાર્યા બાંખડિયા ભેર, આવીને ત્રણેય જે નૃત્યો કરતા હતા કોઈ યોગી એની સામે આમ ઉભા રહી ગયા ઘનશ્યામ મહારાજ. બાંખડિયા ભેરો બોલા, ત્રણેયની નજર ઘનશ્યામમાં સ્થિર થઈ ગઈ ભાઈ, એકદમ ઘનશ્યામમાં નજર સ્થિર. અને નજર સ્થિર કરીને નાચે, હા, આજુબાજુના અડોશી પાડોશીઓ ભેગા થઈ ગયા કે આ શું ધર્મદેવને ત્યાં આવા જોરદાર વાજિંત્રો વાગે. જે આવે એ ઉભા રહી જાય, જે આવે એ ઉભા રહી જાય, ફળિયું ભરાઈ ગયું. અને આ તો આમ નૃત્ય કરે નૃત્ય કરે ને આમ વાજિંત્રો વગાડે, માણસો આફરીન થઈ જાય. પણ કોઈની જોવાનું નહીં, દ્રષ્ટિ ત્રણેયની ઘનશ્યામ સામે. ભક્તિ માતાએ જોઈ રહ્યા, થોડીક વાર ઘનશ્યામ સામે જોવે, થોડીક વાર આ જોગીઓ સામે જોવે, થોડીક વાર ઘનશ્યામ સામે જોવે. ઘનશ્યામ એવા આમ મરક મરક હસતા જાય, ત્રણેય સામે આમ આમ જોતા જાય. અને આમ સામેના ત્રણેય વ્યક્તિઓના મુખમાં હાસ્ય, ઘનશ્યામના મુખ હાસ્ય, આ જાજો સમય આવ્યું. ભક્તિ માતા વિચાર કરે આ કોક મહાત્માઓ આવ્યા છે ને કઈક ભિક્ષા દેવી પડે. ઓલું ઘનશ્યામ મહારાજ બાંખોડિયા ભર થઈ અને ગયા, કેળાની લૂમ પડીથી કેળું લીધું. ભક્તિ માં સમજી ગયા, માં આખી લૂમ લઈને આવ્યા. ઘનશ્યામે કેળું તોડીને માં તોડ્યું ને, એટલે નાના બાળક હવે એનાથી તૂટે નહીં જલ્દી, એટલે ભક્તિ માતાએ તોડીને તોડીને મીડા દેવા. ભગવાનના હાથમાં જેટલા કેળા આવ્યા લઈને આમ ફીરા, ત્યાં ઓલા જે જોગી વગાડતા હતા ને ડમરું, ડમરું બંધ થઈ ગયું. હાથમાં આમ હાથ ધર્યો, કેળા હાથમાં આપ્યા, બીજા જોગીને આપ્યા, ત્રીજા યોગીને આપ્યા. મ્યુઝિક બંધ થઈ ગયો, તેણીને કેળા અર્પણ. કંઈક ઘનશ્યામ મહારાજ સામે કંઈક વાતચીત થઈ ગઈ, એ શું બોલતા હતા કોઈને ખબર ન પડી. બધા આવી હળવેકથી ત્રણેય હાલતા થયા દરવાજા બાજુ, એટલે માણસોની બહાર આમ ભીડ કે હમણાં જાય, આપણે જઈ, કોણ છે કોણ છે એમ. એ આમ દરવાજે બધા આમ ઉભા રે, આમ આવે બાજુમાંથી નીકળે, આમ બધાને રાહ હોય ને કે આવે, એટલે આપણે જોઈ કોણ છે, આમ વાત કરી પૂછી. ત્યાં તો એના પગ ઊંચા થયા જમીનથી, આકાશ માર્ગે સીધે સીધા અદ્રશ્ય થઈ ગયા. એ ગયા આકાશ માર્ગે અદ્રશ્ય થઈ ગયા. બધા મેળા કલ્પના કરવા, કોણ હશે કોણ હશે કોણ હશે, આવું નૃત્ય કરીને ગયા. બધાને યાદ રહી જાય ને. જો સીધે સીધા હાલીને રસ્તે વહી ગયા હોત ને તો બધાને એમ થાત કે કોક કહીશે બાવા કોક બિચારા એ ટાઈપના આવું કરતા હોય એવા વૈરાગ્ય એવો કોઈ હશે કે ભગવાનના ગુણગાન કરીને જે રીઝવતા હોય બધાને અને ભગવાનને રીઝવતા હોય. પણ આ તો આકાશ માર્ગે ગયા એટલે બધાને આશ્ચર્ય થયું. ભક્તિ માતાને વિચાર કરે, બીજા માણસો વિચાર કરે કે એને આપણી સામું તો જોયું નહીં. હા, આપણી સામું તો જોયું નહીં, એકની સામું જોતા હતા એટલે એમાં કઈક હોય, એને લીધે આવ્યા હોય. આવીને આવી પાછી એક ઘટના ઘટી. કનશ્યા મહારાજ તો ધીમે ધીમે મોટા થતા હતા. એમાં એક દિવસ કનશ્યા મહારાજ બાખડિયા ભર રમતા હતા. રમતા રમતા ભગવાન લીલાઓ કરતા હોય. હવે માતાને ધ્યાન બહુ રાખવું પડે. હવે બાંખોડિયા ભરી મીડ્યા ને હાલવા, ધ્યાન રાખવું પડે. રમતા રમતા પાણી પાસે વ્યા જાય. માં ઘણી વખત ગોદમાં બેસારી અને પંપાળતા હોય, રમાડતા હોય, વાલ કરતા હોય તો ગોદમાંથી ઉતરી ચાર પગે હેલા છો ને તમે. બાંખોડી ભાઈ હાલતા હાલતા પાણી ભર્યું હોય ને ત્યાં પોગી જાય. પાણીમાં મળે આમ આમ હાથ મારવા એટલે પાણી ઉડે એટલે મજા આવે. હે, વળી ભક્તિ માતા જાય કે જો સી ધ્યાનો અડાય હાલો જો પલ્લી જાય એમ કરીને પાછા લઈ આવે. પાછા જાય એમ આનંદ કરાવે માં. એમાં એક દિવસ માં એને ઘનશ્યામ મહારાજને ઓરડામાં બેઠા બેઠા રમાડતા હતા અને ત્યાં અજાણી મહિલાઓ આવી. હાથમાં એના કઈક વાજિંત્રો હશે, કડતાલ કે જે કઈ હોય ભગવાન જાણે. અને એ આવી અને એક સાથે આમ બધી ગોઠવાય અને કઈક ગાતા જાય અને નૃત્ય કરતા જાય. ભક્તિ માતા વિચાર કરે આ કોણ હશે બાયું. નૃત્ય ચાલુ થયું ત્યાં તો આડોપાસ પાડોશમાંથી થોડુંક બાયું ભેગા થઈ ગયા, બધા જોવે. ભક્તિ માતા વિચાર કરે કોઈક બિચારા માંગણ હશે, પણ આવા ન હોય, આવા તો બાયું ક્યાંય આપણે જોયા નથી. એટલા કાઠાળા અને આ બધું, આવા સરસ વસ્ત્રો, જો કોઈ માંગણ આવ્યા હોય તો આવા વસ્ત્રો ન હોય એના. એટલા ભવ્ય વસ્ત્રો, ભવ્ય અલંકારો પહેરેલા છે અને આવા એના સ્વરૂપો, આવા ન હોય. પણ તો એ હાલો ને આવ્યા છે તે. એટલે એ ઘરમાં નારંગીનો ટોપલો પીડ્યો હતો. નારંગીનો ટોપલો માં લઈને આવ્યા કે હમણાં બધા લાવું એટલે ભિક્ષા જોતી હશે તો આપણે આપી દઈએ એટલે વ્યા જાય. પણ ત્યાં ઘનશ્યામ મહારાજે નારંગીના ટોપલામાં હાથ લઈ નારંગી લઈને આમ કરી આમ કર્યું એટલે એક નૃત્ય બંધ થઈ ગયું અને એક પછી એક મેળાવા. ઘનશ્યામ મહારાજે બધાને પોતાને હાથે નારંગી આપ્યા. આ ભક્તિ માતા જોવે કે આને કેમ ખબર પડતી હશે કે આમ દેવાય. માં વિચાર કે આને કેમ ખબર પડશે આમ દેવાય. ત્યાં વળી આગળનું યાદ આવે કે મળો આને ખબર પડે એવી કોઈને પડે એમ નથી. હે, નાનપણથી આવું કંઈક ને કંઈક કરી રાખે છે. હોય તમારે ત્યાં, હરિભક્તોને કહું છું, તમારે ત્યાં બે ત્રણ મહિનાનું બાળક હોય અને એ આવી રીતે કોક આવે ને એનું વેલકમ કરે, કેવું આશ્ચર્ય થાય બધાને. આવા એક નહીં, આવા અનેક આશ્ચર્યો કાયમી ધર્મદેવને આંગણે થતા. પછી છે ને ધર્મદેવ ભક્તિ માતા ઘનશ્યામને તું ન કહેતા, તમે કહેતા. આવું કરે એને તમે જ કેવું પડે ને. તું કહેતા આપણી જીભ કેમ હાલે, હાલે ન હાલે. એટલે ભક્તિ માતા પણ ઘનશ્યામ તમે, ધર્મદેવ પણ ઘનશ્યામ તમે, પોતાનો જ દીકરો પણ બોલે તમે. કારણ કે ખબર પડી ગઈ કે આમાં આપણામાં ડિફરન્ટ છે, કાંઈક આપણાથી કંઈક જુદા છે. એટલે કે તમે બધાને નારંગી આપ્યા. પેલી મહિલાઓ થોડીક આગળ જઈને એ પણ આકાશ માર્ગે અદ્રશ્ય. ત્યારે બધાને આશ્ચર્ય થયું કે આ કોઈ માંગણ નહોતા, આ કોઈ બીજા નહોતા, આ માનો ને માનો આપણે વાતો સાંભળી છે કે સ્વર્ગની અપ્સરાઓ હોય એ આવી રીતે નૃત્ય કરે. કદાચ અપ્સરાઓ આવી હશે અને ઘનશ્યામને જોઈને ખુશ થઈ હતી બહુ. એટલે ઘનશ્યામને કદાચ રાજી કરવા કે રીઝવવા કે એની ઈચ્છા હતી કે જે કાંઈ કારણો હતી ત્યાં આવી હશે. કાંઈ મેં આવું ને આવું કાંઈક બને. ભક્તિ માતા ધર્મદેવ ચર્ચા કરે છે. ધર્મદેવ કે દેવી, ઘનશ્યામમાં તમને શું દેખાય છે? તો કે મારી કલ્પનામાં તો કઈ આવતું નથી કે એનામાં શક્તિઓ શું પડી ખબર નહીં, પણ દેવી મને દેખાય છે કે આમાં સામાન્ય લક્ષણો નથી, કંઈક શ્રેષ્ઠ લક્ષણો છે અને અલૌકિક લક્ષણો છે એના બધા. એની ક્રિયાઓ અલૌકિક છે. જે હોય તે પણ ભવિષ્યમાં કેવા થશે. હે દેવી, મારો શાસ્ત્રોનો મને રુચિ, મને ભગવાનની આરાધનામાં ભક્તિમાં રુચિ, મને તો ઈ બાબતમાં મને આમ થોડોક સંતોષ થાય, ઈ બાબતમાં મને સપોર્ટ મળે, મને મદદ મળે, મને સંતોષ થાય. આપણે પરીક્ષા કરીએ દીકરાની, હે ઘનશ્યામની પરીક્ષા કરીએ, એને શેમાં રુચિ છે? કારણ કે ઈ સમજે તો નહીં આપણે એને પૂછીએ તો. એટલે માતાએ અને પિતાજીએ બે પ્લાન કર્યો. એક બાજોટ ગોઠવો, બાજોટ ઉપર સરસ વસ્ત્ર પાથરું, એની ઉપર થોડોક ઢગલો કર્યો, એક આયુધ મૂક્યું, આયુધ એટલે શસ્ત્ર, અને એક પુસ્તક મૂક્યું. આપને કલ્પના થાય આ ચરિત્ર સાંભળીએ, ઘટના સાંભળીએ એટલે કે નાના છોકરાને પૈસામાં શું ખબર પડે. પણ અત્યારે પ્રૂફ થયેલું છે કે નાના છોકરાને મોબાઈલમાં ખબર પડે છે તો પૈસામાં ખબર પડે જ. અમારી કથા એક જગ્યાએ હતી, ત્યાં ઉતારો હતો, એનું છોકરું હજી બાંખોડિયા ભરી હાલતું નહોતું, પણ એ મોબાઈલ જોવે એને આકર્ષણ થાય, ગમે એવું રોતું એને મોબાઈલ હાથમાં આવે એટલે શાંત થઈ જાય. એ કે આ મોબાઈલનો રહુડ. તો એને મોબાઈલમાં ખબર પડે છે, ધનમાં ખબર પડે જ ને. આ ભાઈ આગળના સંસ્કારો હોય, આગળથી હેલું આવતું હોય, અને ઘણા પ્રકારના સંસ્કારો કીધા છે, એમ ગર્ભમાં પણ સંસ્કારો પડે. હે બાળક ગર્ભમાં હોય ને ત્યારે હેવી સરસ ભગવાનના ભક્તોના આખ્યાનો સાંભળ્યા હોય, ભગવાનની કથાઓ સાંભળી હોય, તો એ બાળક જન્મે ને તો એમાં એવા સંસ્કારો આવે, એને ભગવાન ગમે. અને માતાના ઉદરમાં બાળક હોય ને ત્યારે કાયમી મોબાઈલની અંદર સર્ચ જ કરી રાખવું હોય, ગોતે જ રાખવું હોય, તો પછી ઓલો જેનમાં પછી હાથ હાલતા થાય ને એટલે પેલો મોબાઈલ પકડે અને એ આમ આમ કરે. અહીંયા વૃત્તિ પરીક્ષા કરી છે. ભક્તિ માતા દૂર ઘનશ્યામને લઈને બેઠા, પિતાજી આમ સામે બેઠા છે, બાજોટની સામે સાહેબ. ધર્મદેવ કે બેટા ઘનશ્યામ આવો, જઈ આવો બેટા આવો. ભક્તિ માતાએ ઘનશ્યામને આમ નીચે બેસાડ્યા અને બાંખોડિયા ભર આમ હાલતા હાલતા હાલતા હાલતા બાજોઠે પહોંચ્યા. બાજોઠ ઉપર આવી દેખીને ત્યાં દોડ્યા દીના નાથ, મુઈકો પુસ્તક ઉપર હાથ. ત્યાં દોડ્યા દીના નાથ, મુઈકો પુસ્તક ઉપર હાથ. ધર્મદેવે ધાર્યું એ મન, આ તો શાસ્ત્ર વેતા થશે તન. ધર્મદેવે ધાર્યું એને મન, આ તો શાસ્ત્ર વેતા થશે તન. ધર્મદેવ વિચાર કરે છે કે વાહ, એટલા રાજી થઈ ગયા ભાઈ, જેને શાસ્ત્રોમાં રુચિ, જેને શાસ્ત્રોમાં આસ્તિકતા, હે મહાન ભક્ત એવા ધર્મદેવ બહુ રાજી થયા. વાહ, એના ઐશ્વર્યો છે એ દિવ્ય ઐશ્વર્યો છે, એના જે કાંઈ ચમત્કાર દેખાય છે એ બાળકના આ દિવ્ય ચમત્કાર છે, આ કોઈ દિવ્ય પુરુષ છે, એનો હાથ શાસ્ત્ર ઉપર પડ્યો છે. હે ધર્મદેવ બહુ રાજી થયા છે. અને ભાઈ બેનું છે પણ એવું, ઘનશ્યામ મહારાજ જ્યારે મોટા થયા, યજ્ઞોપવિત સંસ્કાર થયો અને વિદ્યાભ્યાસ કર્યો, થોડા સમયમાં જ, હજી એક વર્ષ પૂરું નહોતો થયું વિદ્યાભ્યાસ ને, ત્યાં સુધીમાં વેદના છ અંગ ભણી ગયા પોતે, અને 10 વર્ષની ઉંમરે તો મહાન વિદ્વાનો પણ. હરિલીલા કલ્પતરુની અંદર પ્રસંગો છે, આપણે લેશું પછીથી, કે મહાન વિદ્વાનો પણ એની આગળ ઝૂકી જાય એવું 10 વર્ષના બાળકમાં એવું જ્ઞાન. એને જે શાસ્ત્રનો સારનો ગુટકો બનાવ્યો, એ શાસ્ત્રના સારનો ગુટકો ધર્મદેવે વાંચ્યો, ધર્મદેવ આવરીન થઈ ગયા કે આ કોઈ માણસમાં આવી બુદ્ધિ ન હોય. મેં વેદોનો અભ્યાસ કર્યો છે, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, પણ આવું તારણ તો મારા મનમાં પણ નથી આવતું. આ કોઈ માણસ ન હોય, મનુષ્યથી કોઈ દી મનુષ્યની બુદ્ધિ આવી ન હોય. અને ત્યારે ધર્મદેવ પણ વંદી પડ્યા છે કે આ કોઈ ઈશ્વરે મારે ત્યાં ઉધાર લીધો છે. હું બહુ ભાગ્યશાળી છું કે મને માવતર તરીકે પસંદ કર્યો છે. આવી એક નહીં પણ આવી અનેક ઘટનાઓ, ભગવાનના ચરિત્રો આવા અનેક બિના છે. આ તો ફક્ત આપણે 3 મહિનાના ઘનશ્યામ થયા ત્યાં સુધીના પ્રસંગ લીધા છે. હજી 11 વર્ષના ઘનશ્યામ થશે ને ત્યાં સુધીના પ્રસંગો આ પુસ્તક આખું ભરેલું છે. તો એના ભગવાનના ચરિત્રો છે. આપણને જે રીતે સમય મળે એ રીતે સમયના અવકાશે આપણે શ્રવણ કરતા રહીશું. અહીંયા સમય પૂરો થાય છે, આજની કથાને અહીંયા વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. 2 મિનિટ ભગવાનના નામની ધૂન અને પછી આગળનો કાર્યક્રમ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મધુર શૈલીની અંદર પૂજ્ય નંદકિશોર સ્વામીએ આપણને કથામૃતનું શ્રવણ કરાવ્યું. એકવાર જોરદાર તાળીઓથી આ કથાને આપણે વધાવીએ. ભગવાનની કથા સાંભળતા ગુણાતીતાનંદ સ્વામીએ એવું લખ્યું કે જો ભગવાનની કથા એમનું સાચા સંતના મુખે શ્રવણ કરવામાં આવે તો કાનના પાપ પણ ટળી જતા હોય અને કથા વાર્તા સાંભળનારાના અંતઃકરણમાં સાક્ષાત ભગવાન પધારતા હોય. તો અત્યારે આપણી આ કથા પૂર્ણ થઈ. હવે આગળની શેષ સૂચના પૂજ્ય નિષ્કામ સ્વામી આપશે. અને 9 વાગ્યે આપણે જે પુલાવામાં પુલાવ એમાં સૈનિકોની જે શ્રદ્ધાંજલિ સભા છે